મને વાંધો નથી, પણ જે મારી ઈચ્છા છે કે તમે રહો તો સાર, જતા રહે તો મને વાંધો નહી. બંધન નહી, વિજ્ઞાન બંધન વાળું નથી. આ સેવા મારા મનમાં એવું ના રહે કે આપડે એમનું કલ્યાણ થઈ જાય એટલે એ હિત આપડે, બીજું કશું મારી સેવા તો એમ રહ્યા છે. એના જે હિસાબ છે મળી આવવાના ના હોય તો હજી હે કોઈ ડોલ મુકાય ને પછી જાતે નહીં રહ્યું કશું નહીં લખવા માટે. હજુ તો આપડે જયારે હાથ તો કે થઈ ગયા અને સેવા માહિતી કરનારા બધા હજારો હોય ને, એક બે કેટલાય જણા ભાવ ના કહે નંબર લાગે છે, નવડાવવા માટે નંબર લાગે છે. ભરત ને કહે મારો નંબર લાગે છે. એક આવડો છોકરો હતો ભરત ના મામા છોકરો, તે મને કહેશે દાદાજી નો નાતા મને જોવા દો તો હું ફી આલુ કે કેટલી ફી આપું કે તમે કહો એમ 25 રૂપિયા તો આપીશ કે નાતા જોવા દો. પછી મેં ના બે પછી ને બે તો બે લઈ આવ્યો ઘરો ઘરો જઈને. છોકરા ને ભાઈ ના શૈલેષ ને કહી નઈ છે નાતા જોઈએ તો ડેલર ના કાઢ્યું કે $10 ના ફૂલ આપું. મને ક્વેશ્ચન હતો તેમ બોલવાનો હતો, તમે કીધું કે તું ક્વેશ્ચન યાદ રાખજે. મારી પાસે એક સવાલ હતો તે હું આપને પૂછવાનો હતો, પણ પછી આન્સર આવી ગયો, મને લાગે કે મારે હું જે આન્સર મનમાં જે ક્વેશ્ચન કરતો છું ને કઈ બહુ હવે ઇમ્પોર્ટન્સ નથી લાગતા, કે આન્સર આમાં જ આવી જાય, થોડું હું થિંક કરું તો આન્સર આવે. હવે મને મારે બીજા બે સવાલ ઉભા થયા, તરત એનો જવાબ આવી ગયો. હવે સાલું કઈ બી સવાલ આવે છે અને જવાબ આવી જ જાય છે, એટલે હવે મને અઘરા ક્વેશ્ચન મને શોધવા પડતા છે. મારે અઘરા સવાલ શોધવા પડે છે, પણ હવે એટલું મળતી કદાચ થિંક નથી થતી રાખવાનું. અઘરા સવાલ આવે ને તો નથી કાઢવાનું, પણ કે છે મારથી એટલું બધું અઘરું મારથી એટલું બધું અઘરું વિચારા એવું લાગતું નથી કે આપડે અઘરું કરવાનું નથી. આપડે સહજ સરળ સુગમ મન પ્રશ્નો રહિત થયું એમ મોક્ષ, પ્રશ્નો રહિત થઈ જાય મન. નો ક્વેશ્ચન માઇન્ડ માં, કોઈ ક્વેશ્ચન જ ના રે એનું નામ જ મોક્ષ. તમે બધું જે આપણને કહેતા છો કે આ બધું તે એવું ખરું, તમારે ડિરાઇવ્ડ લખવા પડી, ડિરાઇવ્ડ ડિરાઇવ્ડ ખબર પડી, લો ડિરાઇવ ની પણ સમથિંગ ડિરાઇવ્ડ એનો શબ્દ ખબર દાદા ના ખબર. તો તમે બધું આ બોલતા છો એ બધું કઈ અમુક વસ્તુ હોડથી ડિરાઇવ છે કે બધું જુદું જુદું વસ્તુ છે? એમ કે છે કે આ તમે જે બધું બોલો છો એ કોઈ એક વસ્તુ માંથી આવેલું છે? ના, એમાંથી તારણ કાઢીને નીકળેલું છે કે પછી દરેક જુદું જુદું જોઈને બોલો છો? દરેક નું જુદું જુદું જોઈ, દરેક નું જુદું જુદું જોઈ એ જુએ છે તેનો જ જવાબ એને આપવાનો. ના, પણ તો બી મને તો એવું લાગે કે તમે બધું બોલો તે અલ્ટિમેટલી એન્ડમાં તો બધું એક જગ્યાથી જ નથી આન્સર બધા થતા, એટલે આમ દેખે જળ હોય કે ટ્રી એવું આમ હોય કે નહીં, એનો એમ કે છે કે તમે બધું જવાબો આપો છો જુદા જુદા બરાબર, પણ મૂળ મને એક જ જગ્યાએ લાગે છે આ બધાનું, આ બધા જવાબો નું મૂળ તમે એક જ જગ્યાએ લઈ જાય છે. આ બાજુ ભાગ માં અજવાળું હોય તો આ બાજુ પછી કાક જવાબ ના મળે, બધી જગ્યાએ. એટલે આ આંખે દેખાય એટલા જ જવાબ આપી શકું, એ તો આંખે આપી શકે, પણ પાછલા જવાબ હું આપી શકું બધી બાજુ. તને સમજ પડી? એટલે એક માંથી આયેલું છે, પણ એક માંથી અનેક થયેલું છે. કેવું થયું? એક માંથી અનેક, તો અનેક ના પ્રશ્ન નું સમાધાન થાય. એક જ રહ્યું હોય તો ના થાય, એક હોય તો એકાંતિક થાય, એક જ ખૂણો, વન કોર્નર. જગત આખું વન કોર્નર ઉપર પડેલું. અમે 360 ડિગ્રી બધે કા ડિગ્રી સેન્ટર માં રહીને બધી ડિગ્રી પોષણ આપીએ. નહી બેસે ખરું, બેસું નહી. હમણાં તમે જે બોલ્યા તે મને હજુ પણ લાગે કે સેન્ટર માં રહીને બધી ડિગ્રીઓ જવાબ આપીએ. તો સેન્ટર શું છે? તો સેન્ટર એ જ મુખ્ય વસ્તુ છે કે સેન્ટર આપડે 360 ડિગ્રી જ્યાં ભેગી થાય એ સેન્ટર. પણ સેન્ટર માં શું છે? પણ સેન્ટર માં શું છે? એ શુદ્ધાત્મા, એ જે પ્રકાશ કો આ જેમ સૂર્ય ને સેન્ટર માં, તો સૂર્યનારાયણ છે અજવાળા ને સેન્ટર માં, એવા આ શુદ્ધાત્મા છે. એટલે તમે પછી એવું કેવા માંગો કે આ બધું કોઈ બી કઈ પૂછે તમારે, ગમે તેવો ક્વેશ્ચન તમારે કોઈ બી પૂછે, એમાં તમે જે જવાબ આપો એ કઈ શુદ્ધાત્મા થી છે હોય? આમ તો તમે નહીં કહો શુદ્ધા, કોઈ બી તમારે પૂછે તમે એમ નથી કહેતો કે તમે શુદ્ધાત્મા કહો, શુદ્ધાત્મા એમ નહી, પણ તમારો જે આન્સર હોય એમાં કઈ રીતે એની એને જે પૂછવા માંગે છે એનો જવાબ એને મળી જાય. 115 ડિગ્રી પછી બોલે છે માણસ, એને આવું જ દેખાય એવું અમે જાણીએ, અને તેને આવું જ કહીએ તો એનો જવાબ એનો ખુલાસો થાય. અને 130 ડિગ્રી વાળો હોય તે બોલે 115 વાળાને કે તમે કહો છો એ ખોટું છે, અમે કહીએ છીએ સાચું છે. તો અમે કહીએ કે 130 વાળાને કહીએ કે તમે 115 બજાવો, અને 115 વાળાને કહીએ તમે અહીંયા આવો, તો બે ઉપા થાય કે સીધા બરોબર છે. એટલે એના પ્રશ્ન નું સમાધાન અમારે આપવું પડે. જે પૂછે તે બધું સમજી જઈએ કે આ કઈ કયા કોર્નર પરથી કઈ ડિગ્રી પૂછી રહ્યો છે, કઈ ડિગ્રી પછી પૂછી રહ્યા એમને ખબર પડી જાય. આવું જ્ઞાન તો સાયન્ટિસ્ટો પાસે હોય ને? હોય આવું? નહી હોય એવું ક્યાંથી લાવે? આવું તમે કીધું આવું જ્ઞાન, જ્ઞાન એટલે કેવું? પણ કેવું? પણ કેવું? બધાના મનનું સમાધાન કરવું. અમે જે એવું બોલીએ કે મનને એના મનનું સમાધાન થઈ જાય, અને બીજો બોલે નહી તો મન નું સમાધાન થાય, મન રીફરે ઉઠે. એટલે રીફ શું કીધું? છેલ્લો શબ્દ શું કીધું તમે? મન રીફરે એટલે સામું થાય. નહી, આઈ ડોન્ટ બિલીવ. બિલીફ માં ના આવે. તને બિલીફ માં આવી જાય છે તર? સુખી કેમ થવાય છે? ભગવાન ને મારે શું સંબંધ રહ્યો? જગત ના લોકો સાથે મારે શું સંબંધ રહ્યો? આ બધું જાણી લેવું છે. શા આધારે મને સર્વિસ મળે છે? બીજો પ્રયત્ન એટલો બધો કરવા છતાં શા આધારે મળતી નથી? શા આધારે એક માણસ નેપાળમાં કમાય છે, શા આધારે નથી કમાતું? એ બધું આ જાણી લેવું છે. જેને જ્ઞાન ના હોય તેને આવું જાણવાનો પ્રયત્ન કરવો. તો જ્ઞાન જાણે ત્યાં તો બધી જવાબદારી મારી પાસે જાય છે. અરુદી લખે છે કે દાદા નું જ્ઞાન કરી લેજો. શું કેવાનું તમે શીખ્યું નહી? હું તો અલાય શીખવાડું લોકો. પેલે ના તેડી જાય તો એને જાય, પછી એ એવું ના કહે કે હું ઉપર આવી અને અક્કલ વાળો થયો એટલે ગાય પાછો મને લઈ જ. આ ડિફરન્સ કઈ નથી એમાં, ઉપર જાય છે ડિફરન્સ કોઈ નથી. અક્કલ પેલા ને શીખવે છે કે હું ગયો ઉપર, એ શીખ્યો ને. હા, બેબી ને એવું કશું નથી. બાબા રમતા હતા હમણાં બધા કરે બધું, પણ એને કરતા ભાવ નહી. અને મોટો જવાન થયો કે આવી જાવ, હું ફૂટબોલ રમી આવ્યો. કે છે હું ફૂટબોલ રમી આવ્યો, મેં ફેંક્યો એટલો બધો દૂર ગયો. આ બધું બોલે, ઓહો મોટા ફેંકનારા. નાના છોકરા ના બોલે એવું મેં કર્યું. તું નાની હતી ત્યાં બોલતી હતી, તું નાની ને કહું મને લાગે નહી, તું નાની હતી નહી મને લાગે નહી. હશે નાની કે આવડી ને આવડી જશે. કઈ કયું સ્ટેજ જતી રહી, આ સ્ટેજ જતી રહી, હું આ કયું સ્ટેજ તારી પાસે નથી. તારી પણ આખા બ્રહ્મા નું સ્ટેજ છે. હું અહીંયા વાડા કઈ કહું છું, અમારે વાડો લઈ લીધો. કે છે મોટા ભાઈ વાડો હતો તે હમણાંથી લઈ લીધો, મારો ભાગ નું બધું લઈ ગયા. તે સપના હું આવે મોટા ભાઈ લઈ લીધો વાડો. ફેક્ટર તું છે અંદર થોડો આનંદ વધતો જાય છે. કોલેજ માં તો તેવા આનંદ વધારે હતો, અહીં આવ્યા પછી સહેજ વધારે. અહીંયા આવ્યા પછી નઈ સહેજ વધારે, સહેજ જ વધારે અહીંયા. નથી બહુ વધ્યો નથી, પણ સાંભળી ને અહીંયા બી આમ સરખો જાત નો છે આનંદ. શું કે છે ત્યાં અને અહીંયા સરખી જાત નો જ આનંદ છે. એ નથી નઈ એટલું ખાતરી થાય તો બહુ થઈ ગયું. ત્યાં ત્યાં માંથી આનંદ આવતો હતો, અહીંયા આવતો છે એનો બી. પણ એમાં જે વાંચ્યું તો પછી હવે જયારે કામ દિવસ જાય ને કઈ બી થાય તો એનો કઈ બહુ ઇન્ફ્લુઅન્સ કે એવું કઈ નહી થાય. કદાચ એક્ઝામ ફેલ કરું કે દોસરા જે ફાઇટિંગ થાય કે આ થાય કે તો એમાં કઈ નહી થાય. એટલે એ બધું વાંચતો તો આપતા વાણી ને એનાથી કે છે કે મને બહાર ની કોઈ વસ્તુ ની અસર નથી થતી. પરીક્ષામાં કઈ નાપાસ થવું કે કોઈ ભાઈબંધ દોસ્તારો જોડે ઝઘડો થઈ જાય તો પણ મને કઈ અસર ના થાય. કે છે એ તો હવે આ કહ્યું ચાટિયા ભાગી નાખીશ એ તો સારું થયું, નહી તો હું ખરાબ બંધ ન. નહી તો હું ખરાબ બની જાત એવું જો ના કહ્યું હોત તો. બીજા શબ્દો હોય છે, શબ્દો ની પાછી જાતે બધી બહુ હોય છે, પણ નાટલા છોકરો હોય મારા જેવા લોકો ને, એ લોકો ને તો બીજું કઈ કે એનો અર્થ નહી બોલાગે. જેને આવું કઈ કે બીક લાગે ને પછી એમ જ કરે. મોટા થઈને સાચી વાત, હમણાં 30 વર્ષ નો હોય ને એવું બોલે એ ખરાબ કહેવાય, પણ નાટલો મારી પાસે છોકરા પ્રેમથી સુધરી જાય. અને કેટલાક ભય થી સુધરાય, એટલા માટે બહાર ના લોકો ને ભય થી સુધારવા પડે, ભય દેખાડવો પડે. મમ્મી ને છૂટું છે ને, કરા બાસ બોજો રાખે, નિકાલ ના કરી નાખે, ભય ની જરૂર છે. પોલીસ ગેટ ના હોય ને, ફિયર હોવો જોઈએ. એમ કે અમે ભય રાખીએ બધાને, કોઈ ઉદ્ધત થઈ ગયેલું દેખ્યું અમારી પાસે? બધા વિનય માં, વિનય અને તે ભય અમે રાખીએ. તે પણ ભય કેવો હોય? પ્રેમ વાળો હોય. એટલે કોઈ માણસ આજે 5000 માણસ આવે પણ કોઈ એ ના કરે, કમી ના કરે. કાયદા નહી આપડે તો, કે આમ કેમ બેઠી છું, નહી તો આમ કરીને બે આવે, એ પલાઠી ખાઈને બે. તો ધર્મ બીજી ગયા જે આવું ના બેસે. કાયદા એવા કાયદા આપડે કઈ રખાય નહી, આપડે કાયદો ના છે. નો લો, લો નો લો, લો પરમ વિનય એ જ મુખ્ય છે. કેવું રહીશ પણ આપડું પરમ વિનય માં રહેશ. ધમાલ ધમાલ પાર્ક ની ભીડ થાય છે, આમ થાય છે, તેમ થાય છે. જન્મ જયંતિ માં 3-4 હજાર માસ જેવું થાય છે, તો પણ કોઈને સજ્જે મળવું, કોઈને બગડેલું નહીં, કોઈ જોઈ દખો નહીં, કરે નહીં, બધું એક જ મતભેદ નહીં, ભાગ્યેજ નહીં. આપણે 200 લઈને અમે ગયા હતા, 900 લઈને 500 માણસ ની યાત્રા ટપાલીતાળા ની, 900 તે પછી તળાજા ગયા, યાત્રાનું સ્થળ છે, ત્યાં ગયા. એ ત્યાં આગળ જૈનો એ છે ને, ત્યાં ઉતર્યા. ઉપાશ્રય જેવું મોટું મકાન હતું, ત્યાં ઉતર્યા, ત્યાં જમવાનું કર્યું, વ્યવસ્થા કરી. તો એના મેનેજરે બધું કરી, વ્યવસ્થા કરી, રસોડું રાખે ત્યાં આગળ. પછી મેનેજર આવીને કે છે, દાદાજી એવું શું કર્યું છે કે 500 માણસ આવે પણ એમ ખબર નથી પડતી કે આ લોકો, બાકી નહીં તો 50 આવે જઈનો, એ ડખો ડખો ડખો ડખો, આમથી આમ પેલો આમ બોલે, પેલો આમ બોલે, પેલો આમ બોલે. વિનય નથી, વિવેક નથી, આ વિનય છે. બધા કોઈને ત્રાસમાં ના મૂકે, શું મને અજાય બી લાગી, એટલું બધું માસ નહીં. અમારે 50 આવે ને, કકડાટ કરી ગયો બધા, પેલો મારું સાચું કે, પેલો તેનું સાચું કે, પેલા આનું સાચું કે, સૌ કોઈ આગેવાન થવા ભરે નહી. અને અમારી સ્વીકાર નહી પાછા આગેવાન, એટલે કાપી નાખે પાછું. એટલે અજાયબી કહેવાય હતા સંગત. ભાવિન દીકરી ભેગી થાય કોઈ વખત? ને પ્રેમ જ દેખે છે આપડે, બીજું કશું નહીં દેખવાનું. પ્રેમ પ્રેમ આપડે તો પૈસા જેવી ચીજે નથી ને કોઈ જાત નહીં. અત્યારે ડેરાસર થયા પછી ની વાત છે, તે તો ડેરાસર માં તમે આપડે લેવા દેવાય ને. તારે મમ્મી ને દાદાજી અહીંયા આવશે બહુ જ આનંદ થઈ જાય. એમ કે છે કે પછી આજુબાજુના લોકો ને એવું ના થાય કે આને આનંદ ઓછો કેમ થાય છે? બીજા બધા લોકો ને એવું ના કે એવું ના બીજા બધા એમ ના લાગે કે આને કેમ આનંદ વધારે નથી થતો, એટલો જ રહે છે એમ. હા એ લાગે જ ને, એ ખરાબ કેવાય. એ ખરાબ કેવાય ને, એ ખરાબ કેવાય. બીજા બધા તો ખરાબ લાગે છે ને. શું માલિક તો છું ને, કોર્પોરેશન બધી પાસ નથી. તને આનંદ જેવો થાય એવું તું કઉ છું, એમાં ખરાબ શું લાગે? આટલું ખાધું ભૂખ ના મટી તો ભૂખ ના મટી એમ કહી શકે છે, તો બીજા કઈ ના મટી ગઈ છે ને કેમ નહી બોલો છો એવું ના ત્યારે એમ. દાદા કારણ કે આપણને નાનપણથી ઢાંક લાગી ગયો છે, બીજા આપણને ખીજવાય ને બધું કરે એટલે આપણને ઢાંક લાગી ગયો છે, બોલાય નહી. શું લાગી ગયું છે? આપણને નાનપણ થી ધાક લાગી ગયો છે, બધા વડે ખીજવા એટલે આપણા થી બોલાય નહી એમ, જેમ છે તેમ. પણ અહીં મારી પાસે ધાક હોવું લાગી ગયો છે, મારી પાસે બોલાય ને. જ્યાં ધાક ના લાગતી તો બોલાય ને, જ્યાં ધાક લાગતા હોય ત્યાં ના બોલાય. તેથી મા બાપ પાસે લોકો પોતાનું બધું હકીકત કહેતા નથી, વાસ્તવિકતા. ધાક લાગી અને પાછળ ફરી કે કઈ કઈ કઈ છે એટલે એમાં ઘૂંચવાડો ઉભો થાય જ પછી. એટલે હું મા બાપ ને શું કઉ છું કે એને રડે બેસીને વાતચીતો કરો, એને શું અડચણ છે, શું છે, તારા વિચારો શું થાય છે, જે થતા હોય જોઈ લો. નહીતર નહીતર બોમ્બ ફાટવાનો જ છે. જો કદી દારૂ ખરો ભર્યો છે તો પેલે જોઈ લીધો, ફાટે ના ફાટે, એક મોડો ફાટે એવો રસ્તો કરી શકે ને. તે બોમ્બ તો ફાટે કરે કે એટલે અમે બધા ફાધર ફાધર બધા કહીએ છીએ, બધા બેસો વિચારો કરો, દસ બાર તેર વર્ષની પછી એને પર એની જોડે સાથે બેસો, વાતચીત કરો, એનો ખુલાસો કરો એના મનના. એને ઘૂંચાળો બહુ થાય, કોણ એનો ઘૂંચાળો કાઢી આપે? બીજી બહેનપણીઓ મળે તે સારી બહેનપણી તે એની પર ઉભી ના રહે, અને બીજી બહેનપણીઓ તે એના જેવી હોય ઉભી રહે, એ બધી એન્કરેજ કરે. હમણાં કોણ ડિસ્કસ કરે? તને સમજ પડે? એટલે આ બધા વ્યવહારિક પ્રશ્નો અમારે છે તે એ કરી આપીએ બધા. મારો ભાઈ તો લાગતો નથી ને તને. દાદા અમુક વસ્તુ તમે કોઈક વાર કોમ્પ્લિમેન્ટ આપે કે આ નહીં કરવાનું, પણ બધાની વચ્ચે કહે તો શરમાઈ જવાય. એટલે કોઈક વાર થાય કે હું બોલું ને પછી બધાની વચ્ચે બોલશો કે ફોન નિર્ભર આવે તો શરમ લાગે. તમે કાલે કીધું ને કે આના ફાધરે 10,000 આપ્યા પૈસા આપવાના ઈચ્છા છે, તો તમે મને ઉપર જોઈને મને કહે તો મને શરમ આવે, કારણ કે એ એવું બોલવાનું વસ્તુ નહીં હોય, એ આપે તો છે ને, તે એ તો છે ને, તે બધાને કહેવા માટે નહીં આપવાનું. એટલે તમે મને જોઈને કહે તો મને ગમે નહીં. કેટલાક લોકો ને આનંદ થાય કે ઓહો દેરાસર માં આપવાના લોકો ને મળે છે, સારા લોકો એવા હોય છે. કેટલાક ને આનંદ થાય, એ આનંદ થવા માટે વાત કરવાની સર પડે ને. પણ તને જે આપનારા ને ખૂંચે છે એનું શું કારણ છે? એના એક અહંકાર છે. આવું એ અહંકાર ના હોય કે છે ને તને એનું શું હોય કે મેં આપ્યું કે મારા ફાધર આપ્યો. અહંકાર થઈને ખૂંચે છે કે મારું મારું નામ બહાર પડી જશે, નામ બહાર પડી જશે. આ અંદર હોય, અંદર ભાવના હોય રે, તો છતાંય આવું તરસ આવ્યું ને. બાકી જે થાય છે એ કરેક્ટ છે એમ. બીજી રેખમાં પડવું નહીં. અમે જે બોલીએ ને તેના ટાઈમે એને ફળ પાકે ત્યારે બોલી દઈએ. લોકોને પણ કેટલો આનંદ થાય કે આવા આવા ભાવનાઓ છે. શું થાય ના થાય? એટલે અમે ધ્યાન હોય એમ કહીએ તો બમ ફાટે કે ના ફાટે? ન્યુક્લિયર જેવો કેવો? ન્યુક્લિયર જેવો બમ ફાટે. કેવો પાકો? તને કેટલા વર્ષ થઈ ગયા અહિયાં? તને મને 28 થશે. હે? 28. તારા બેન ભાઈ આવ્યા પછી કઈ નક્કી કરી ખબર નઈ. આ થઈ જઈશું તારે આપે જે વાત કરી ને, આપવામાં અહંકાર હોય છે એ કે બહુ મોટો અહંકાર હોય છે પણ દેખાતો નતો. અત્યારે ખબર પડી. અહંકાર, એ અહંકાર સારો કહેવાય. એ પોતાનું હિત કરે છે. અહંકાર ના હોય તો કરે નહી. પૈસા એ નહી પડી રે. શું થાય? પડી રે દાદાજી. સારા કામ માં વપરાય નહી અને જોડે લઈ જવાય નહી. દાદા મને, હું જો કઈ આપું ને પૈસા કે કઈ, તો કોઈને તો મને કહેવાનું નહીં ગમે બધાને કે આપું છું. એટલે હું કહેતી હતી કે તમે બધા મને કહી તો પછી એક તો મેં આપ્યા નથી, મારા પપ્પા આપ્યા છે. તમે મને બતાવે તો ફાધર તો બહુ ગુણશાળી માં પોતે લખીને આપે છે કે મારી તો ભાવના એટલી બધી છે અને આપી છે, મારી મિલકત છે. બહુ તારે લાખ આપે, 50,000 થી તો ઓછું નહીં. 500,000 દાદા પપ્પા ને તો એનો જ છે ને. બધું એવું બોલશે તો 75,000 થશે કે બરાબર. બોલે છે પેલા અરુણ ભાઈ નો, એક તો એક છોકરો છે આટલી. મને કે છે પપ્પાજી આમ કરે છે મને નહીં ભાવે, કે ન્યાય હોવો જોઈએ. કે મેં કહ્યું યાર નથી પાર્ટી ગયું. પપ્પાજી તો આવી પાસે ખાવાના પૈસા લે છે એટલે ચમક્યું. હા વિશે ખવડાવે છે. નોનો હોય તો વળી ખવડાવવાનું બરાબર. આવું બોલે આપશો નહી. લાગણી વાળો છે બધું, લાગણી વાળો છે. પણ સ્વભાવ કઈ જાય કે પછી બધું વાપ્યું. જાવા એકનો એક છોકરો છે બધું વાપ્યું. ભાઈ આ બધું તારું આવે, અમે બે સાથે ગરમ કરીએ. પછી એની બહુ આવશે ને. એટલે તમારા હાથમાં લગામ રાખીને કામ લેજો. એનું બહુ બધા આવી રીતે ફસેલા. એક મારા પાસે એક ફાધર આવ્યો હતો, તે સાથે આ વાતચીત કર્યા પછી એક ફાધરે એનું પોતાનું વર્ણન કર્યું કે મારા છોકરાને મેં પછી બગલો અમદાવાદ નો વેચીને પૈસા આપ્યા, માની આ જણસો બધી વેચીને આપી. અને હવે કે તમે અહીંયા આવો, અમે અહીં બે જણ આવ્યા, હવે એનામાં અમને નોકરી કરવા પણ પગાર નહીં ચાલતો. કે અમારે કઈ જોઈતું હોય ધર્માદા બેસે હો બસ ડોલર વાપસ તે નહીં. તારે મેં ઘણા લગામ છોડ્યા પછી બુઆ પાડું છું પોલીસ એટલી બધી ફ્રેન્ડશીપ નહી કરી નાખી કે પેલો ગમે તેમ પેલો ગાડી ડિરેક્ટર ના ઉભી રાખે એવી ફ્રેન્ડશીપ નહી કરી નાખવાની. બરાબર. શું કરું? ઉભી રાખવાનું કેટલું ઉભી રાખવી જ છે. શું કહ્યું? તને મોટો સોંપે એમને કઈ પર ડાઉન છે બીચા નથી એ રાગે પડી ગયું. બાપ થી બોલાય નઈ, બાપ બોલે ને તારે તાર પેલો કે છે પણ ન્યાય આ નથી કેતો એટલે હું આ ન્યાય રહ્યો બાપ ની જોડે. બરાબર, બાપ નો કયા પ્રમાણ કરવાનો? આખો વારસો લેવો છે ને એની પાસે ઉપર ન્યાય કરું છું. તારા સ્વભાવ માં ખવાય છે એટલે પાસે ઘટતી વાંકું બોલી ઉભો લેવાનો છું. બરાબર, અત્યારે થી આવું કરું છું તો રાત માં મારે શું મજા થાય કરે? એટલે આરોપી સમજી ગયા બધા, તમે ગોઠવણી કરી છો બડે એ સમજો એ બાજુ ને. આપડે હાથમાં થી લગામ છોડી અને પછી બો પાડીએ. બરાબર, આપડા કહેવત છે કે અંધારું ગોળ થયેલું હોય અને કાળો બળદ હોય, બળદ કાળો હોય અને અંધારું ગોળ થયેલું હોય અને પછી ચીલે થી આપડે છોડ્યો શું પછી આપડે કે છે લે આય આય આય તો દેખાય નઈ કઈ બાજુ આય આય કરીએ નહીં કિલે બધું લે આય લે આય કિલે ના છોડી અંધારું છે કાળો છે. બરાબર, છોકરો તો ડાયો થશે કે તમે એને કંટ્રોલ પર રાખશો તો બધી રીતના કંટ્રોલ નહીં બીજી ને એને એને વાઈફ ને વિનય માં રહેતો કશું પણ અમુક એના મગજ થી આપડે એના એના મગજ થી રાજ ચલાવે બધું આપડે એના પ્રજા થઈ જઈએ તે નહી ચાલે. એ ના થવું જોઈએ. હા દાખલો પાસે એની પણ ચાલતા અરુણભાઈ ને ત્યાં $10 અમારે આપવા છે અહીંયા આગળ જણસો વેચીને પણ આપી દીધી. આ છોકરા ને ગુનો હતો, છોકરા કે એ રહ્યો ને એવો, પણ એવા સંજોગમાં છોકરો ગુજરેલો છે કે એવા લોભમાં કે ચપટી હોય તો એ પાછું બીજું આગળ નાખે આગળ ધંધો વધારે રહી કરે છે. આપણે ઘર ને મા બાપ ને જોઈતું એટલે આપવું પડે ને. છોકરા કઈ ગુનેગાર નથી હોતા પણ એ છોકરા એનો સ્વભાવ બધો કરો ને. અને અરુણભાઈ નો તો છોકરો શું બોલે, તમારામાં બિલકુલ સેન્સ નથી, તમારા બે જણમાં સેન્સ નથી. એટલે અરુણભાઈ કહે છે આ બધા ડોલર આપે ત્યાંનો આ બદલો એનું